سورة طه سورة نمبر 20 بسم الله الرحمن الرحيم شروع کرو چو خوب جموتا مهربان نے بہو جی رحم والا اللہ نا نام تھی طه طه ما انزلنا عليك القرآن لتشقى اے رسول آ قرآن مجید اموئے تارا اوپر اے ماتے اتاریو نتی کہ تو تکلیف بھوگوے الا تذکرتا لمن یخشا بلکہ اے ماتے اتاریو چھے کہ جو بیوے چھے تینا ماتے سبق تھائے نصیحت بنے تنزیلا ممن خلق الارض والسماوات العلا آ قرآن مجید تینا طرف تھی اتریلو چھے કે જેણે જમીન તથા ઊંચા આસમાનો પેદા કર્યા છે અર-રહમાન અલ અર્શ સવા એ જ મહેરબાન અલ્લાહ હે આસમાન ઉપર પોતાની સત્તા ને હુકુમત જમાવી છે લહુ મા ફિસ સમાવાત વ મા ફિલ અર્દ વ મા બૈનહુમા વ મા તહત સરા જે કઈ આસમાનો તથા જમીન માં છે ને જે કઈ તેમની વચ્ચે છે દરમિયાન માં છે તથા જે કઈ પાતાળમાં છે જમીનના ઊંડાણમાં છે તે બધું તેનું જ છે ને અગર તું કોઈ પણ વાત મોટા સાદે કહે મોટા અવાજે કહે તો તેને તારા મોટા સાદે બોલવાની જરૂર નથી કારણ કે તે તો ચોક્કસ જ ખૂબ જ છુપી ને તે કરતા ઘણી વધારે છાની ને છુપી ભેદી વાતો થી પણ વાકેફ છે જાણકાર છે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઈ માબૂદ નથી ઇબાદત ને લાયક નથી બધા સારા સારા નામ તેના જ છે ને શું તારી પાસે મૂસાની કહાની નો દાખલો આવી પહોંચ્યો છે તે વખતે તેણે એક આગ જોઈ ત્યારે પોતાના કુટુંબને કહ્યું કે ઉભા રહો બેશક મેં એક આગ જોઈ છે કદાચ ને હું તેમાંથી તમારા માટે એક અંગારો લઈ આવું અથવા તે આગ ના લીધે હું કોઈ રસ્તો મેળવું આથી જયારે મૂસા તે આગ ની પાસે આવ્યા ત્યારે તેને આકાશવાણી થઈ વહી થઈ કે એ મૂસા બેશક હું તારો પાલનહાર છું માટે તું તારા બૂટ કાઢી નાખ બેશક તું અત્યારે તુવાની પવિત્ર ને પાખીણ માં છે અને મેં તને પસંદ કરી લીધો છે યાની કે મેં તને મારી પૈગંબરી માટે પસંદ કરી લીધો છે માટે જે કઈ તને વહી કરવામાં આવે છે તે કાન દઈ સાંભળ બેશક અલ્લાહ હું જ છું મારા સિવાય બીજો કોઈ માબૂદ નથી માટે તું મારી જ ઇબાદત કર મારી જ પૂજા કર અને મારી યાદ કરતા રહેવા માટે નમાઝ પઢતો રહે બેશક કયામત આવનાર છે હું તેના આવવાના સમય ને સંતાડી રાખનારો છું કે જેથી દરેક શખ્સ ને તેના કોશિશ મુજબ બદલો આપવામાં આવે યાની કે તેની કોશિશ મુજબ સારો કે ખરાબ બદલો આપવામાં આવે માટે એમ ન થાય કે જે માણસ કયામત પર વિશ્વાસ નથી રાખતો ને પોતાની કામ વાસનાઓ મનની ખ્વાહિશો ની પાછળ જ પડ્યો રહે છે તે તને પણ કયામતની યાદથી અટકાવે કે જેથી તું પણ તેની સાથે નાશ પામે ને એ મૂસા આ તારા જમણા હાથમાં શું છે قال هي عصاي أتوكأ عليها وأهش بها على غنمي ولي فيها مآرب أخرى عرض کري کہ تے ماری اسا چھے لاکڑی چھے تینا پر ہوں ٹیکو لئی اوبھو رہو چھو نے تے تکی مارا بکری مینڈا ماتے پاندلا جوڑی لو چھو ને વળી તેનાથી મારા બીજા પણ ઘણા ખરા કામ નીકળે છે ફરમાવ્યું કે એ મૂસા તે લાકડીને જમીન પર નાખી દે આથી તેણે તે લાકડી જમીન પર નાખતા જ એક દોડતો સાપ બની ગયો કહ્યું તેને ઉંચકી લે અને મુદ્દલ બી નહીં અમે તેને હમણાં તેની પહેલી હાલત પર ફેરવી દઈશું واضمم يدك الى جناحك تخرج بيضاء من غير سوء آية اخرى ને તારા હાથ તારી બગલમાં દબાવી લે કે જે બહાર કાઢતા સાપ ચમકતા બની ખામી વગરના નીકળશે જે અમારા તરફની બીજી નિશાની બનશે કે જેથી અમે તને અમારી મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક દેખાડીએ હવે તું ફિરઔન પાસે જા કેમ કે તે બેશક હદ ખુદાવી ગયો છે યાની કે અભિમાન માં હદ વટાવી ગયો છે મૂસાએ અર્જ કરી કે એ મારા પાલનહાર મારી છાતી મારા માટે વિશાળ કરી દે ને મારા કામ ને મારા માટે સહેલું કરી દે ને મારી જીભ માંથી ગાંઠ ખોલી નાખ કે જેથી તેઓ મારી વાત સમજે ને મારા કુટુંબ માંથી એક ને મારો વઝીર નિમી દે યાની કે મારી મદદ માટે મારા કુટુંબ માંથી એક ને મારો વઝીર મદદગાર સાથ દેનાર નિમી દે મારા ભાઈ હારૂન ને તેના કારણે મારી પીઠ મજબૂત કરી નાખ ને તેને મારા કાર્યમાં ભાગીદાર બનાવ કે જેથી અમે બે તારી ઘણી ઘણી પાકીઝગી બયાન કરીએ પવિત્રતાનો જિક્ર કરીએ ને તારી ઘણી યાદ કરીએ બેશક તું અમારી હાલતને સારી રીતે જોનાર છે ફરમાવ્યું એ મૂસા તારી બધી માંગણીઓ કબૂલ થઈ ગઈ ને સાથે જ એક બીજા વખતે પણ અમે તારા ઉપર એહસાન કર્યો હતો જે વખતે અમે તારી માં તરફ જરૂરી વહી કરી ને કહ્યું કે તે બાળક મૂસા ને એક પેટી માં મૂક અને તે પેટી ને સમુદ્ર માં નાખી દે સમુદ્ર તેને કાંઠે નાખી દેશે અને ત્યાંથી મારો તથા તેનો દુશ્મન તેને ઊંચકી લેશે ને મેં મારા તરફથી તારા ઉપર મારા પ્રેમ અને મોહબ્બતનો પડછાયો નાખ્યો ને એ માટે કે તું મારી દેખરેખ નીચે પાલન પોષણ પામ. إذ تمشي أختك فتقول هل أدلكم على من يكفله فرجعناك إلى أمك كي تقر عينها ولا تحزن وقتلت نفسا فنجيناك من الغم وفتناك فتونا فلبثت سنين في أهل مدين ثم جئت على قدر يا موسى. أي موسى જ્યારે તારી બહેને ચાલતા ચાલતા ફિરોણીઓને કહેતી હતી કે શું હું તમને એક એવા કુટુંબને દેખાડી દઉં કે જે તે બચ્ચા મૂસાને સંભાળથી મોટો કરે ઉછેરે, એવી રીતે અમોએ તને તારી માં પાસે પાછો પહોંચાડ્યો કે જેથી તેની આંખો ટાઢી રહે અને તેની ઉદાસ ન થાય. ને વળી તે એક શખ્સ ને મારી નાખ્યો હતો, પછી અમોએ તને એ દુઃખ માંથી છુટકારો આપ્યો અને જુદી જુદી રીતે તને અજમાવ્યો, પરીક્ષા કરી. પછી કઈ કેટલાય વર્ષો લગી તું મદ્યન વાળાઓમાં રહ્યો. પછી એ મૂસા, અમોએ મુકર્રર કર્યા મુજબ તું અહીં આવી પહોંચ્યો. واصطناتك لنفسي اذهب أنت وأخوك بآياتي ولا تنيا في ذكري. અને મેં તને મારા માટે પસંદ કરી કાઢ્યો છે, હવે તું ને તારો ભાઈ મારી નિશાનીઓ લઈને જાઓ, યાની કે ફિરોન પાસે જાઓ, ને તમે બંને મારી યાદ કરવામાં સુસ્તી કરજો નહીં. હવે તમે બે ફિરોન પાસે જાઓ, કારણ કે તે ખૂબ જ રૂઢ, શિરચોર ને માથા ભારે બની ગયો છે. પછી તમે તેની સાથે નરમાશથી વાતો કરજો કે કદાચ ને તે સબક હાસિલ કરે અથવા અમારા અઝાબ થી બીવે. તેઓ બે અર્થ કરી કે એ અમારા પાલનહાર, અમને આ વાતનો પૂરેપૂરો ડર છે કે તે અમારા ઉપર સખ્તાઈ કરે અથવા વધારે રૂઢ ને માથા ભારે બની જાય. ફરમાવ્યું, તમે મુદ્દલ દીવો નહીં, બેશક હું તમારી સાથે જ છું ને તમારા પર જે વીત છે તે સાથે જ હું સાંભળું તથા જોઉં છું. હવે તમે બે તેની પાસે પહોંચી જાઓ ને કહો કે અમે બે તારા પાલનહાર ના મોકલેલા રસૂલ છીએ, માટે તું બની ઇસ્રાયલ ને અમારી સાથે કરી દે અને તેઓને તકલીફ ના આપ. અમે તારા પાલનહાર પાસેથી એક નિશાની લઈને આવ્યા છીએ અને સલામતી તેના ઉપર થશે કે તે હિદાયત ને ફોલો કરશે, હિદાયત મુજબ ચાલશે. ચોક્કસ જ અમારા તરફ આ વાતની વહી કરવામાં આવી છે કે જે શખ્સ જુસલાશે તથા મોટું ફેરવશે તેના ઉપર બેશક અલ્લાહ નો અઝાબ થશે, અલ્લાહ નો કહેર ઉતરશે. ફિરોને કહ્યું કે એ મૂસા, તમારા બે નો પાલનહાર કોણ છે? કહ્યું કે અમારો પાલનહાર એ જ છે જેને દરેક વસ્તુને પેદા કરી પછી તેને બરાબર ઘડતર આપી ઘાટ અતા કર્યા પછી જિંદગી વીતાવવાનો સાચો રસ્તો દેખાડ્યો ફિરોને કહ્યું તો ભલા આગલી પેઢીઓની કેવી દશા ને હાલત થઈ છે કહ્યું તેની જાણ મારા પાલનહાર પાસે એક કિતાબમાં છે યાનિ કે લોહે મહેફૂઝમાં મોજૂદ છે મારો પાલનહાર ન કોઈ વાત ચૂકી જાય છે ન કોઈ વાત ભૂલી જાય છે તે એ જ છે જેણે જમીનને તમારા માટે પાથરનું બનાવી છે ને તમારા ચાલવા ફરવા માટે તેમાં રસ્તા કાઢી આપ્યા છે ને આસમાન પરથી પાણી ઉતાર્યું છે પછી અમોએ તે પાણી થકી જુદા જુદા રીતની લીલોતરી પેદા કરી છે માટે તમે ખાઓ ને તમારા જાનવરોને પણ ચરાવો બેશક તેમાં બુદ્ધિશાળીઓ માટે નિશાનીઓ હાજર છે આ જમીનની ધૂળમાંથી માટીમાંથી જ અમે તમને પેદા કર્યા છે ને અમે તેમાં તમને ફેરવી દઈશું ને તેમાંથી જ તમને બીજી વખતે કાઢી ઉભા કરીશું ને ચોક્કસ જ ફિરોને અમોએ અમારી તમામ નિશાનીઓ દેખાડી છતાં તેણે જૂઠલાવી ને તે ઇનકાર કરતો જ રહ્યો તે કહેવા લાગ્યો કે એ મૂસા શું તું અમારી પાસે એ માટે આવ્યો છે કે તું તારા જાદુ થકી યાનુ કે જાદુની તાકત થકી અમને અમારા દેશમાંથી કાઢી મૂકે ઠીક છે ત્યારે વાંચજો અમે પણ તારા મુકાબલા માટે એવો જાદુ લાવીશું જેથી તારા ને અમારા વચ્ચે એક દરમિયાની જગ્યામાં મુકાબલો કરવા માટે એક વખત નક્કી કર કે જેના ન અમે વિરોધી હોઈએ ન તું મૂસાએ કહ્યું તમારા માટે તે સમય ઈદનો દિવસ છે ને સમય આ છે કે દિવસ ચડે બધા લોકો મેદાનમાં ભેગા કરવામાં આવે આથી ફિરોન પાછો ફર્યો અને પોતાના બધા દાવપેચ રમતો રીતો તૈયાર કરી પછી નક્કી કરેલા વખતે આવી ઉભો રહ્યો મૂસાએ તે જાદુગર લોકોને કહ્યું અફસોસ છે તમારી હાલત ઉપર અલ્લાહ ઉપર જૂઠું આળ આરોપ કે તોહમત ન મૂકો નહીં તો તે કોઈ આફતથી તમારી જડમૂળ ઉખેડી નાખશે જે પણ માણસ અલ્લાહ પર તોહમત મૂકે આરોપ મૂકે તે જરૂર નાકામ રહે છે હારે છે પછી તેઓ પોતાની બાબતમાં આપસમાં વાદ વિવાદ કરવા લાગ્યા ને પોતાની સલાહ છૂપી રાખી هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم المثلى. પછી ફિરઔન તથા તેના દરબારીઓએ કહ્યું કે સાચે જ આ બે જાદુગરો છે. તેઓ ચાહે છે કે પોતાની જાદુઈ તાકાત થકી તમને તમારા દેશમાંથી કાઢી મૂકે ને તમારા ઉત્તમ મઝહબને રદ કરી નાખે. માટે તમે પણ તમારા દાવપેચ ભેગા કરી લો, પછી લાઈન બંધ ગોઠવાય સામે ઉભા આવી રહો, ને આજના દિવસે જે ચડિયાતો રહેશે ઉપરી રહેશે તેને ચોક્કસ જ બાજી જીતી લીધી કહેવાશે. જાદુગરો બોલ્યા કે એ મૂસા, લે હવે તું નાખે છે કે અમે જ પહેલા નાખનારા થઈએ. મૂસાએ કહ્યું, નહીં તમે જ નાખો, જેથી તેમના દોરડા લાકડીઓ વગેરે તેમના જાદુના બળે તેને એવા દેખાવા લાગ્યા કે જાણે મોટા સાપ બની દોડી રહ્યા છે. ત્યારે મૂસાને પણ પોતાના મનમાં કઈક ડર લાગ્યો. જેથી અમોએ તેને કહ્યું, ડર નહીં, બેશક તું જ સૌથી ઉપરી થશે. ને તારા જમણા હાથમાં જે કાંઈ છે તે જમીન પર નાખી દે, કે જેથી તેમણે જે કાંઈ બનાવ્યું છે તેને તે હડપ કરી લેશે, ગસપ કરી જશે. જે તેમણે કર્યું છે તે સિર્ફ જાદુગરનો ખેલ છે, તમાશો છે. ને જાદુગર જ્યાં પણ જાય છે ત્યાં કામયાબ થતો નથી. આથી મૂસાએ પોતાની લાકડી જમીન પર નાખી દીધી, જે જોત જોતામાં મોટો અજગર સાપ બની જાય. જાદુગરોએ જાદુના બળે બનાવેલા સાપ વગેરે જાનવરોને હડપ કરી ગઈ. આથી તે બધા જાદુગરો પોતમેળે જ સજદામાં પડી ગયા ને કહેવા લાગ્યા કે અમે હારૂન તથા મૂસાના પાલનહાર પર ઈમાન લઈ આવ્યા. وَلَأُصَلِّبَنَّكُمْ فِي جُذُوعِ النَّخْلِ وَلَتَعْلَمُنَّ أَيُّنَا أَشَدُّ عَذَابًا وَأَبْقَى. તો ફિરઔને કહ્યું, હું તમને રજા આપું તે પહેલા તમે તેના પર ઈમાન લઈ આવ્યા. એમ જણાય છે કે એ જ તમારો બધાનો ઉસ્તાદ છે, ટીચર છે, જેને તમને જાદુ શીખવ્યો છે. માટે હવે હું સાચે જ તમારા ઉલટા સુલટા હાથ પગ કપાવી નાખીશ ને તમને ખજૂરના ઝાડના થડ ઉપર ફાંસીએ ચડાવીશ, ને ત્યારે જ તમને આ જરૂર જણાય આવશે કે આપણામાંથી કોની સજા વધુ સખત ને વધુ ટકી રહેનારી છે. જાદુગરોએ જવાબમાં કહ્યું કે જે ખુલ્લા મોજીઝા અમારી સામે આવ્યા તેના મુકાબલામાં અને જેને અમને પેદા કર્યા છે તેની વિરુદ્ધ અમે તને હરગીઝ બલંદી કે શ્રેષ્ઠતા નહીં આપીએ. માટે એ ફિરઔન, તું જે કઈ હુકમ કરવાનો હોય તે હમણાં જ કરી દે. તું સિર્ફ આ દુનિયાના જીવન ઉપર જ હુકમ ચલાવી શકે છે. ચોક્કસ જ અમે અમારા પાલનહાર પર એ માટે ઈમાન લાવ્યા કે જેથી તે અમારા ગુનાહોને તથા જે જાદુ કરવાની તે અમને ફરજ પાડી હતી તેને માફ કરી દે. ને અલ્લાહ સૌથી બહેતર ને વધારે બાકી રહેનારો કાયમ રહેનારો છે. આ વાતમાં કઈ શંકા નથી કે જે કોઈ પોતાના પાલનહારની હુજૂરમાં ગુનેગાર થઈને આવે છે તેના માટે બેશક જહન્નમ છે, જેમાં તે ન કદી મોત પામશે અને ન જીવતો રહેશે. ને તેની હુજૂરમાં જે કોઈ મોમિન થઈને આવે છે અને જેને સારા કામો પણ કર્યા હશે એ જ તે લોકો માથીનો છે કે જેમના માટે ઊંચા દરજ્જા હશે, બલંદ મર્તબા હશે. યાની કે સદાની જન્નતો જેની નીચે નદીઓ વહે છે તેમાં તેઓ હંમેશના રહેનારા થશે અને જે પાક રહે છે તેનો બદલો આ છે. وَلَقَدْ أَوْحَيْنَا إِلَى مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي فَاضْرِبْ لَهُمْ طَرِيقًا فِي الْبَحْرِ يَبَسًا لَا تَخَافُ دَرَكًا وَلَا تَخْشَىٰ. ને અમોએ મૂસાને વહી થકી ચોક્કસ જ આ વાતનો હુકમ કર્યો હતો કે મારા બંદાઓને રાતોરાત લઈ જા, પછી તારી લાકડી મારીને તેમના માટે સમુદ્રમાં સૂકો રસ્તો બનાવી લે કે જેથી તને પકડાઈ જવાનો કે ડૂબી જવાનો ડર ન રહે. ખુલાસો કે ફિરઓને પોતાના લશ્કર સાથે તેમની પૂર પકડી પીછો કર્યો ને પછી સમુદ્રનો પ્રવાહ, સમુદ્રનો પાણીનો ભાર તે ફિરઓન તથા તેના સાથીઓ પર જે ફરી વળ્યો તે ફરી જ વળ્યો. ને આવી રીતે ફિરઓન પોતાની કૌમને આડે રસ્તે લઈ ગયો ને તેમનો સાચો રસ્તો દેખાડનાર બન્યો નહીં. એ ઇસરાઈલની ઔલાદ, અમોએ તમને તમારા દુશ્મનોથી ચોક્કસ છુટકારો આપ્યો ને તમને તૂર પહાડની જમણી બાજુએ મળવાનું વચન આપ્યું ને જંગલમાં તમારા પર મન્ના તથા સલવા એ નામના ખોરાક ઉતાર્યા. ને આ હુકમ કર્યો કે અમોએ તમને જે કઈ રોજી આપી છે તેમાંથી પાક વસ્તુઓ ખાવો પીઓ અને તેના બાબતમાં શીર જોડી માથા ભારે થવો નહીં. ક્યાંક એમ ન થાય કે તમારા પર મારો કોપ કે ગજબ ઉતરે. ને યાદ રાખો કે જે મારા કોપને મારા ગજબને લાયક થશે તે ચોક્કસ જ નાશ પામશે. ને જે તૌબા કરે તથા ઈમાન લાવે તથા સારા કામો કરે પછી સાચા રસ્તે ચાલે તો તેના માટે બેશક હું મોટો بخشش کرنار چھو وما اعجلك عن قومك يا موسى نے اے موسى تُو تاری قوم نے پاچھل مکی اتاول کرینے شامات ماری آگر آویو قال هم اولائی على اتری وعجلت الیک رب لترضا موسى اے عرض کری کہ تیو پن ماری پاچھل پاچھل چاریا آوے چھے ने ऐ मारा पालनहार हूँ तो तारी हुजूर मा उतावल करीने ए माते हाजर थयो छु के तू राजी थाय कहियो तो बेशक अमोए तारी पाछळ तारी कौम नी परीक्षा करी छे ने सामरीए तेमने बेकावी दीधा छे فرجع موسى إلى قومه غضبان آسفا قال يا قوم ألم يعدكم ربكم وعدا حسنا أفطال عليكم العهد أم أردتم أن يحل عليكم غضب من ربكم فأخلفتم موعدي آتي موسى غصه تتا افسوس کرتا خوتاني قوم طرف پاتا آليا ने कहवा लाग्या के ए मारी कौम शू तमारा पालन हारे तमारा थी साचो वायदो करियो न हतो यानी के तौरेत आपवानो साचो वायदो करियो न हतो शू त्यारे ते वायदा नी मुद्दत तमारा माटे घणी लांबी थई पड़ी हती अथवा तमोए एवू चाहियो के तमारा पर तमारा पालनहार नो कोप उतरे गजब नाजिल थाय કે જેથી તમે મારા વાયદાની વિરુદ્ધ વર્ત્યા પછી તેઓ બોલ્યા કે અમોએ અમારા અધિકારથી તો તારા વાયદા વિરુદ્ધ નથી કર્યું બલકે વાત એમ બની છે કે ફિરઔનની કોમના ઘરેણાના કેટલાય બોજા અમારા પર લાદવામાં નાખવામાં આવ્યા હતા જેને અમોએ અહીં લાવી સામરીના કહેવાથી આગમાં નાખી દીધા ને સામરીએ પણ એમ જ કહ્યું હતું فأخرج لهم عجلا جسدا له خوار فقالوا هذا إلهكم وإله موسى فنسي પછી તે ઓગળેલા દાગીનાઓમાંથી બધાના જોતા તેમના માટે એક વાછરડું ગાયનું બચ્ચું કાઢી લાવ્યો કે જેનો એક વાછરડા જેવો ગાયના બચ્ચા જેવો ઘાટ હતો આકાર હતો જેમાં ગાયના જેવો અવાજ હતો આથી કેટલાક લોકોએ કહી દીધું કે આ તમારો માબૂદ છે ને મૂસાનો પણ માબૂદ છે ખુદા છે પણ મૂસા ભૂલમાં ભમી ગયો છે યાની કે મૂસા ભૂલમાં પડીને તૂર પર માબૂદની શોધમાં ચાલ્યો ગયો છે ભલા તેઓ આ ન સમજ્યા કે તે વાછરડું ગાયનું બચ્ચું તેમની કોઈ વાતનો જવાબ આપી શકતું ન હતું અને ન તેમના લાભ કે નુકસાનનો અધિકાર રાખતું હતું ને હારૂને તેમને પહેલાથી જ કહી દીધું હતું કે એ મારી કોમ આ વાછરડા થકી તમારી પરીક્ષા જ કરવામાં આવી છે ને બેશક તમારો પાલનહાર એ જ દયાળુ અલ્લાહ છે માટે તમે મારી તાબેદારી કરો અને મારો હુકમ માનો તો તેઓએ કહ્યું કે અમે તેની ઇબાદત કરતા હરગીજ અટકશું નહીં જ્યાં સુધી કે મૂસા અમારી પાસે પાછો ફરીને ન આવે ઓલા હારૂન મૂસાએ કહ્યું, એ હારૂન, જયારે તે આ લોકોને બેસી જતા ભટકી જતા જોયા ત્યારે તેમને રોકવા માટે કઈ વસ્તુ તને અટકાવનારી હતી? કે જેથી તે મારા હુકમ મુજબ અમલ કર્યો નહીં, શું તે મારા હુકમની ખિલાફ વર્જી નથી કરી? તો હારૂને કહ્યું કે એ મારા માજાયા ભાઈ, તું મારી દાઢી અને માથાને પકડ નહીં. મને તો એવો અંદેશો રહ્યો કે ક્યાંક તું આ ન કહે કે તે બની ઇસરાયલ માં ભંગાણ નાખ્યું ને મારી વાત ની ગણના કરી નહીં. મૂસાએ પૂછ્યું, ત્યારે એ સામેરી, આ કરવામાં તારો શો મકસદ હતો? તેણે કહ્યું કે મેં જિબ્રાઇલ ને જોયા હતા કે જેને આ લોકોએ જોયા ન હતા, જેથી મેં તે દૂતના ઘોડાના પગ નીચેની એક મુઠ્ઠી માટી લઈ લીધી હતી. પછી તે માટી મેં આ વાછરડામાં નાખી દીધી ને મારા દિલે મને એમ જ કરવાનું કહ્યું હતું. قال فاذهب فإن لك في الحياة أن تقول لا مساس وإن لك موعدا لن تخلفه وانظر إلى إلهك الذي ظلت عليه عاكفا لنحرقنه ثم لننسفنه في اليم نسفا. મૂસાએ કહ્યું, ચાલ્યો જા અહીંથી, તારા માટે સજા આ છે કે તું જ્યાં સુધી જીવશે આ કહેતો ફરશે કે કોઈ મને અડકશો નહીં, ને તારા માટે બેશક વધુ સજાનો બીજો પણ વાયદો છે જે તારાથી હરગીજ ટળી શકનાર નથી, ને તું તારા આ માબૂદ તરફ જો કે જેનો તું મુજાવર બની બેઠો હતો, અમે તેને ચોક્કસ જ બાળી રાખ કરી દઈશું, પછી તેની રજેરજ દરિયામાં નાખી દઈશું. આ સિવાય કઈ જ નથી કે તમારો માબૂદ એ જ અલ્લાહ છે, જેના સિવાય કોઈ અલ્લાહ નથી. તે પોતાના જ્ઞાન થકી દરેક વસ્તુ ને ઘેરી લીધેલ છે. એ રસૂલ, આવી રીતે અમે તને તે બનાવોનું બયાન કહી સંભળાવીએ છીએ કે જે આ અગાઉ બની ચુક્યા છે, ને ચોક્કસ જ અમે તને અમારી પોતાની પાસેથી અમારી યાદ કરવાનું એક સાધન આપ્યું છે, યાની કે કુરાને મજીદ આપ્યું છે. જે તેનાથી મોઢું ફેરવનારો હશે તે જ બેશક કયામતના દિવસે ભારે બોજો લાદેલો હશે. હંમેશા તે એ જ હાલતમાં રહેશે, ને કયામતના દિવસનો આ બોજો, આ ભાર ઉપાડવો તેના માટે ઘણો જ બુરો હશે. જે દિવસે સૂર ફૂંકવામાં આવશે તે દિવસે અમે ગુનેગારોને તેમની આંખો ડરના લીધે લીલી તેજ વગરની થઈ ગયેલી હાલતમાં ભેગા કરીશું. યતક يتخافتون بينهم إن لبثتم إلا عشرا જેઓ છાનામાના આપસમાં એકબીજાને આ કહેતા હશે કે દુનિયા અથવા કબરમાં તમે દશક દિવસ રહ્યા હશો. નહ્નુ અઅલમુ બિમા યકુલુન ઇઝ યકુલુ અમ્સલુહુમ તરીકતન ઇલ્લબિસ્તુમ ઇલ્લા યૌમા. જે વાતો તેઓ કરે છે તેનાથી અમે સારી રીતે જાણકાર છીએ. જયારે તેઓ માંથી જે વધુ સાચા રસ્તા ઉપર રહ્યા હશે તે કહેશે કે નહીં નહીં, તમે બહુ બહુ તો એક જ દિવસ થોભ્યા હશો, રોકાણા હશો. ને આ લોકો તને પહાડોની હકીકત પૂછે છે કે કયામતના દિવસે તેમનું શું થશે, તો તું કહે કે મારો પાલનહાર તેને જળ મૂળથી પાયા માંથી ઉખેડીને વિખેરી નાખશે. પછી તે જમીનને સપાટ મેદાન કરી મૂકશે. જેમાં તું ન કઈ વાંકું ચૂકું જોશે, ન કોઈ ઊંચા નીચા. يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لَا عِوَجَ لَهُ وَخَشَعَتِ الْأَصْوَاتُ لِلرَّحْمَنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا. તે દિવસે તેઓ બધા એક બોલાવનાર યાની કે ઇસરાફીલની પાછળ પાછળ ચાલ્યા જશે કે જે બોલાવનાર આડે રસ્તે જનારો નહીં હોય. ને તે દયાળુ અલ્લાહની સામે ડરના લીધે લોકોના અવાજ ધીમા થઈ જશે, જેથી તું ધીમા અવાજ સિવાય કઈ સાંભળશે નહીં. તે દિવસે કોઈની પણ ભલામણ કામ લાગશે નહીં, સિવાય તે શખ્સની ભલામણ, તેની સિફારિશ કે જેને તે દયાળુ અલ્લાહે તેમ કરવાની રજા આપી દીધી હોય તથા જેનું બોલવું પસંદ કરી લીધું હોય. તે તેમની આગળ અને પાછળની હકીકતથી વાકેફ છે, જ્યારે આ લોકોનું જ્ઞાન તેને ઘેરી શકતું નથી. وَعَنَتِ الْوُجُوهُ لِلْحَيِّ الْقَيُّومِ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا. ને અમર યાનિ કે કદી ન બનનારા અને ચિરંજીવ કાયમી રહેનારા અલ્લાહ સામે સૌ ચહેરા ઝુકેલા રહેશે, ને જે ઝુલ્મનો પાર ઉંચકેલી હાલતમાં આવશે તે ચોક્કસ જ નાકામ રહેશે. ને જે માણસ નેકી કરશે ને તે મોમિન પણ હશે, તો તેને અન્યાયનો, બેઇન્સાફીનો કે કોઈ જાતના હક માર્યા જવાનો અંદેશો રહેશે નહીં. وَكَذَلِكَ أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا وَصَرَّفْنَا فِيهِ مِنَ الْوَعِيدِ لَعَلَّهُمْ يَتَّقُونَ أَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًا. ને એવી રીતે અમોએ તેને અરબી ભાષાનું કુરાને મજીદ બનાવી ઉતાર્યું છે, ને તેમાં જાત જાતના અઝાબનો ડર સાફ કરીને બયાન કર્યો છે કે જેથી તેઓ નાફરમાની કરતા અટકે અથવા તેમના માટે બોધ સબક ને નસીહત તાજો કરતું રહે. માટે અલ્લાહ કે જે સાચે સાચો બાદશાહ છે, એ જ ઊંચા દરજ્જા વાળો, ઊંચા મરતબા વાળો છે, ને તું કુરાને મજીદ પડવામાં જે આયતની વહી પૂરી થઈ ચૂકી ન હોય તે પહેલા પડવામાં ઉતાવળ ન કર ને કહે કે એ મારા પાલનહાર મારું જ્ઞાન વધારી દે મારું ઇલ્મ વધારી દે. ولقد عهدنا إلى آدم من قبل فنسي ولم نجد له عزما وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى. અને સાચે જ અમોએ આદમને પહેલા એક હુકમ આપ્યો હતો, યાની કે એક હુકમ આપ્યો હતો કે આ ઝાડ પાસે જજો નહીં, પણ તે ભૂલી ગયો ને અમોએ તેનામાં મક્કમ નિશ્ચય અડગ રીતે પકડી રાખવું તે જોયું નહીં. ને તે સમયને યાદ કર જ્યારે કે અમોએ બધા ફરિશ્તાઓને કહ્યું કે તમે આદમને સજદો કરો, જેથી ઇબલીસ સિવાય સર્વેએ સજદો કર્યો, તે انكار کرنا رو رہیو. فقلنا يا آدم إن هذا عدو لك ولزوجك فلا يخرجنكما من الجنة فتشقى. جیتی اموئے کہیو کہ اے آدم بے شک آ تارو انے تاری بی بی نو دشمن چھے، جیتی ایم نہ تھائے કે તે તમો બે ને જન્નત માંથી કાઢી મૂકે જેથી કરીને તું મુશ્કેલીમાં આવી પડે. જો કે આ વાત ચોક્કસ છે કે તું તેમાં ન ભૂખ્યો રહેશે અને ન ઉઘાડો. અને ન તેમાં કદી તરસ્યો થશે અને ન તને તડકો લાગશે. હવે શૈતાને તેના મનમાં વસવસો નાખ્યો ને કહ્યું કે એ આદમ શું હું તને અમર રહેવાનું કદી ન મરવાનું ઝાડ દેખાડું ને એવી બાદશાહત કે જે કદી જૂની ન થાય. ત્યારે બેયે તેમાંથી થોડુંક ખાઈ લીધું જેથી તેમની છુપી જગ્યાઓ તેમના પર જાહેર થઈ ગઈ અને તેઓ બે જન્નતના પાંદડા પોતાના શરીર પર ઢાંકવા લાગ્યા ને આદમે પોતાના પાલનહારની નાફરમાની કરી જેથી તે સન્માર્ગથી ભટકી ગયો. પછી તેના પાલનહારે તેને પસંદ કરી કાઢ્યો, યાની કે પાછો ચૂંટી કાઢ્યો ને તેની તોબા કબૂલ કરી લીધી અને સીધો રસ્તો દેખાડી દીધો. પછી અલ્લાહે કહ્યું હવે તમે બે આ જન્નત માંથી નીચે ઉતરી જાઓ, તમારા માંથી કેટલાકોના દુશ્મન થઈને રહેશો, પછી મારા તરફની હિદાયત સાચા રસ્તાની દોરવણી તો તમારી પાસે જરૂર આવશે, પછી મારી હિદાયતને જે ફોલો કરશે જે મારી હિદાયત મુજબ ચાલશે તો તે ન બેહી જશે અને ન અભાગ્યો રહેશે. અને જે મારી નસીહતથી મોઢું ફેરવી લેશે તો બેશક તેની જિંદગી તંગ થઈ જશે અને કયામતના દિવસે અમે તેને આંધળો કરી ઉઠાડીશું. قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا. જેથી કરીને તે અર્જ કરશે કે એ મારા પાલનહાર તે મને આંધળો કરી કેમ ઉઠાડ્યો જ્યારે હું તો સાચે જ દુનિયામાં દેખતો હતો. قال كذلك أتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى. અલ્લાહ કહેશે એવું જ તો તે કર્યું હતું, યાની કે ત્યારે અમારી નિશાનીઓ તારી પાસે આવતી હતી ત્યારે તે તેમને ભૂલાવી મૂકી હતી, ને તેથી આજના દિવસે તું પણ એવી જ હાલતમાં એવી જ રીતે ભૂલાવી દેવામાં આવશે. ને જે શખ્સ હદથી વધારે વધી ગયો અને પોતાના પાલનહારની આયતો પર ઈમાન ન લાવ્યો તેને અમે એવી જ રીતે સજા આપ્યા કરીએ છીએ, ને ચોક્કસ જ આખરતનો અજાબ પરલોકની સજા એ કરતા વધારે સખત અને વધુ ટકી રહેનારી છે. أَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِأُولِي النُّهَى. શું તે બનાવોએ તેમને દેખાડી દીધું નથી કે તેમની પહેલા અમોએ કેટલી પેઢીઓનો નાશ કરી નાખ્યો જેમના મકાનોમાં આ લોકો આજે ચાલતા ફરતા રહે છે. બેશક અક્કલવાળાઓ માટે તેમાં નિશાનીઓ હાજર છે. ને એ રસૂલ, જો તારા પાલનહાર તરફથી એક બોલ નક્કી થઈ ચુક્યો ન હોત અને એક ચોક્કસ સમય નક્કી કર્યો ન હોય તો ચોક્કસ જ તે સજા તેમને ચોટી ગઈ હોત. માટે હવે આ લોકો જે કઈ કહે છે તે સહન કરી લે અને સૂરજ ઉગે તે પહેલા તથા તેના ડૂબવા પહેલા તારા પાલનહારના નામની તારીફ અને પ્રશંસાની તસ્બી કર્યા કર અને રાતની ઘડીઓમાં તેની પાકીઝગી બયાન કર્યા કર ને દિવસના ભાગોમાં પણ કે જેથી તું ખુશ રહે. ولا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم زهرة الحياة الدنيا لنفتنهم فيه ورزق ربك خير وأبقى. અને દુનિયાની જિંદગીની શોભા તરીકે અમોએ નાસ્તિકોના જુદા જુદા ટોળાઓને જુદા જુદા ગિરોહોને જે લાભ પહોંચાડ્યો છે તું તેની તરફ આંખ ઊંચકીને પણ જોતો નહીં, કારણ કે અમે તે થકી તેમની પરીક્ષા કરીએ છીએ, તેને અજમાવીએ છીએ, ને તારા પાલનહારે આપેલી રોજી વધારે સારી ને વધારે ટકાઉ છે. અને તારા કુટુંબીઓને નમાઝનો હુકમ કર ને પંડે પણ તેનો પાબંદ રહે. અમે તારી પાસે કોઈ રોજી નથી માંગતા, બલકે અમે પંડે તને રોજી આપીએ છીએ અને સારો નતીજો મુત્તકીઓ પરહેજગારો માટે જ છે. وقالوا لولا يأتينا بآية من ربه أولم تأتهم بينة ما في الصحف الأولى. અને તેઓ કહે છે કે આ રસૂલ તેના પાલનહાર તરફથી કોઈ નિશાની શા માટે લાવતા નથી? શું તેમની પાસે આગલી કિતાબોમાં જે કાંઈ આગાહી હોય છે તેની સાબિતી આ કુરાને મજીદમાં આવી ચૂકી નથી? لقالوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك من قبل أن نذل ونخزى. અને જો અમે આ રસૂલના આવ્યા પહેલા જ તેમનો નાશ કરી નાખ્યો હોત તો જરૂર તેઓ કહેતે કે એ અમારા પાલનહાર, તે અમારી પાસે કોઈ રસૂલ કેમ ન મોકલ્યો કે જેથી અમે ફજેત અને ઝલીલ થવા પહેલા તારા હુકમોને પાલન કરતે. قل كل متربص فتربصوا فستعلمون من أصحاب الصراط السوي ومن اهتدى. اے رسول તું કહે કે દરેક જણ પોતાના નતીજાની પરિણામની વાટ જોઈ રહ્યો છે, માટે તમે પણ વાટ જુઓ. પછી નજદીકમાં તમે જાણી લેશો કે સીધા રસ્તા વાળા અને હિદાયત પામેલા કોણ છે.